براءة من الله ورسوله إلى الذين عاهدتم من المشركين. أي مسلمانو تموئے جے مشرکو ساتھے قرار کریا ہتا یعنی کہ سلے شانتینا قرار کریا ہتا تینا تھی ہوئے اللہ انے تینو رسول خلاف چھے تتیحو فی الارض اربعة اشہر وعلمو انکم غیر معجز اللہ وان اللہ مؤذی الکافرین ماتے اے مشرکو આ ચારે હુરબત વાળા મહિના યાની કે રજબ ઝિલકાદ ઝિલહજ અને મોહરમ એ ચારે હુરમત વાળા મહિના દરમિયાન દેશમાં હરો ફરો ને સમજી લો કે તમે અલ્લાહને ફેંસલો ન કરે એવી હાલતમાં નિરુપાય કરનારા નથી ને આ કે અલ્લાહ નાસ્તિકોને ફજેત કરનારો છે અને અલ્લાહ તથા તેના રસૂલ તરફથી હજ્જે અકબરના દિવસે બધા લોકોને જાહેર કરવામાં આવે છે કે અલ્લાહ મૂર્તિની પૂજી કરનારાઓની હિફાજતથી હાથ ઉઠાવી લે છે અને તેનો રસૂલ પણ પછી અગર તમે તૌબા કરી લો તો તમારા માટે તે બરાબર છે યોગ્ય છે અને અગર મોઢું ફેરવશો તો સમજી લો કે તમે અલ્લાહને ફેંસલો ન કરે એવી હાલતનો કરી શકનારા નથી ને એ રસૂલ તું ઈમાન નહીં લાવનારાઓને દુઃખ આપતી સજાની ખુશખબર પહોંચાડી દે પણ મુશ્રિકો માંથીના તે લોકો કે જેમની સાથે તમે કરાર કર્યા હતા કોન્ટ્રાક્ટ કર્યા હતા પછી તેમણે તમારી સાથે તેના પાળવામાં કાંઈ કમી કરી નથી તેમજ તમારી વિરુદ્ધ કોઈને મદદ પણ આપી નથી તો તેમના કરારને કોન્ટ્રાક્ટ તેની મુદત પૂરી થતા સુધી પૂરા કરો બેશક અલ્લાહ મુત્તકીઓને પરહેજગારોને દોષ રાખે છે પછી જયારે હુરમત વાળા મહિના પૂરા થઈ જાય તો મુશ્રિકો જ્યાં પણ મળી આવે ત્યાં તેમને કતલ કરી નાખજો અને તેમને પકડી બંદીવાન કરી લેજો અને તેમને ઘેરી લેજો અને દરેક ભરાય રહેવાની જગ્યાએ તેમની તાકમાં બેસી રહેજો પણ પછી જો તેઓ પસ્તાવો કરે અને નમાઝ પડવા લાગે તથા ઝકાત આપવા માંડે તો તેમનો રસ્તો ઉઘાડી નાખજો બેશક અલ્લાહ મોટો બક્ષવા વાળો ને દયા કરનાર છે અને એ રસૂલ મુશ્રિકો માંથી અગર કોઈ તારી પનાહ ને શરણ માંગે યાનિ કે જે અલ્લાહ સાથે શરીક ને ભાગીદાર ગણાવે છે એ મુશ્રિકો માંથી કોઈ તારું શરણ માંગે તો તેને પનાહ ને શરણ આપ અહીં સુધી કે તે અલ્લાહ નો કલામ સાંભળે પછી તેને તેના હિફાજત વાળી જગ્યાએ સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેજે. આ એ માટે કે તેઓ એવા લોકો છે કે જેઓ કઈ જાણતા નથી. અલ્લાહ અને તેના રસૂલ ના માથે મુશ્રિકો નો અલ્લાહ સાથે શરીક ગણાવનારો નો કોઈ કરાર કે કોન્ટ્રાક્ટ કેવી રીતે રહી શકે સિવાય કે જેમની સાથે તમોએ મસ્જિદુલ હરામ પાસે કરાર કરી લીધો હતો, જેથી જ્યાં સુધી તેઓ તમારી સાથે તે કરાર પર કાયમ રહે, અડગ રહે, તો તમે પણ તેમની સાથે તેમના પર કાયમ ને અડગ રહો. બેશક અલ્લાહ મુત્તકીઓને પરહેજગારોને દોસ્ત રાખે છે. તે કરાર કાયમ અને બાકી કેવી રીતે રહી શકે જ્યારે કે જો તેઓ તમારા પર હાવી થઈ જાય, વધારે તાકાત મેળવી લે તો તમારી બાબતે ન સંબંધ નો વિચાર કરે છે ન કોલ કરાર નો. તેઓ સિર્ફ મોઢેની વાતો થી તમને રાજી કરે છે, પણ તેમના દિલો તે કબૂલ રાખવાને ના પાડે છે, અને તેઓ માંથી ના ઘણા ખરા હુકમ નો ભંગ કરનારા છે. તે લોકોએ અલ્લાહની આયતોના બદલામાં નજીવી અને મામૂલી કિંમત લઈ લીધી છે, જેથી લોકોને તેના રસ્તાથી અટકાવે છે. બેશક જે તેઓ કરી રહ્યા છે તે ઘણું જ ખરાબ છે. તેઓ મોમિન ની બાબતે ન કોઈ સંબંધ નો વિચાર કરે છે ન કોલ કરાર નો, અને તેઓ જ અત્યાચારી છે. પછી અગર તેઓ તૌબા કરી લે તથા નમાઝ પડવા લાગે તથા ઝકાત આપવા માંડે, તો તેઓ મઝહબમાં તમારા ભાઈઓ છે, અને તે લોકો માટે કે જેઓ ઇલ્મ રાખે છે, જ્ઞાન ધરાવે છે, અમે અમારી આયતોને સાફ કરી બયાન કરીએ છીએ. અને અગર તેઓ કરાર ને કોન્ટ્રેક્ટ કર્યા બાદ પોતાના અહદ અને કસમ નો ભંગ કરે અને તમારા ધર્મ ની બાબતે મેળા મારે, તો તમે પણ નાસ્તિકો ના સરદારો સાથે લડો કે કદાચ ને તેઓ તેમ કરતા અટકી જાય. બેશક તેઓ એવા છે કે જેમની કસમ અને અહદ કોઈ વસ્તુ જેવી હોતી નથી, યાની કે તેમની કસમ ની તેમની સામે કોઈ કિંમત હોતી નથી. શું તમે તે લોકો થી નહીં લડો કે જેમણે પોતાની વાયદા અને કસમ ને તોડી નાખી અને રસૂલને તેના શહેરમાંથી કાઢી મૂકવાનો ફેંસલો કર્યો અને તમારા પર હુમલો કરવાની પહેલ કરી. શું તમે તેમનાથી બીવો છો? પણ અગર તમે મોમિન છો તો અલ્લાહ તેનો વધુ હકદાર છે કે તમે તેનાથી જ બીવો, તેનાથી જ ડરો. તેમની સાથે લડો, યાની કે તેમની સાથે સારી રીતે લડો. અલ્લાહ તમારા હાથે તેમને સજા આપશે અને તેમને ફજેત ને ઉઘાડા કરશે અને તેમની વિરુદ્ધ તેમની ખિલાફ તમને મદદ કરશે અને તેમ કરીને મોમિનોના મન ઠંડા કરશે. અને મોમિનોના મનમાંથીનો ગુસ્સો દૂર કરી દેશે ને અલ્લાહ ચાહશે તેની તૌબા કબૂલ કરી લેશે ને અલ્લાહ બધું જાણનાર, સર્વજ્ઞ ને હિકમત વાળો છે. શું તમે એવું ગુમાન કરી લીધું છે કે તમને એમ જ છોડી મૂકવામાં આવશે, એમ જ છોડી દેવામાં આવશે, જયારે કે અલ્લાહે હજી તમારા માંથી તે લોકોને જાણીને કસી લીધા નથી કે જેમણે જિહાદ કર્યો છે. અને અલ્લાહ તથા તેના રસૂલ તથા મોમિનો સિવાય બીજા કોઈને વિશ્વાસુ દોસ્ત બનાવ્યા નથી. અને તમે જે કઈ કરો છો તેનાથી અલ્લાહ વાકિફ ને જાણકાર છે. મૂર્તિ પૂજનારાઓને હક નથી, અધિકાર નથી કે પોતાના જેવાથી અલ્લાહની મસ્જિદોને આબાદ કરે અને સાથે સાથે પોતાની વિરુદ્ધ નાસ્તિકપણાની સાક્ષીને ગવાહી પણ પોતે આપતા રહે. તેઓ એ જ છે કે જેમના બધા કાર્યો, જેમના બધા કામો નાબૂદ થયા છે અને તેઓ જહન્નમમાં હંમેશ માટે રહેનારા થશે. અલ્લાહની મસ્જિદો તો તેઓ આબાદ કરે કે જેઓ અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખે, તેને કબૂલ કરે તથા નમાઝ પઢે તથા ઝકાત આપે ને અલ્લાહ ના સિવાય બીજા કોઈથી બીવે નહીં, ડર પામે નહીં. માટે સંભવિત છે, મુમકિન છે કે તેઓ હિદાયત પામેલાઓ માંથી ના થઈ જાય. શું તમે હાજીઓને પાણી પાવું તથા મસ્જિદુલ હરામને આબાદ રાખવી એ કામો તે શખ્સની સેવાની બરાબર કરી લીધા છે કે જે અલ્લાહ તથા કયામત પર ઈમાન લાવ્યો અને જેણે અલ્લાહના રસ્તામાં, અલ્લાહની રાહમાં જિહાદ કર્યો હોય? હરગિજ તેઓ અલ્લાહની પાસે બરાબર નથી, સમાન નથી. અને અલ્લાહ ઝાલિમ લોકોને રસ્તો દેખાડતો નથી. وَأُولَٰئِكَ જે લોકો ઈમાન લાવ્યા તથા જેમણે રાહે અલ્લાહમાં હિજરત કરી પોતાના ઘરબાર મૂકી દીધા તથા પોતાના માલ જાન સાથે અલ્લાહના રાહમાં જિહાદ કર્યો તેઓ અલ્લાહની પાસે દરજામાં ને મર્તબામાં સૌથી શ્રેષ્ઠ ને બલંદ છે ચડિયાતા છે અને તેઓ જ કામયાબી ને જીત મેળવનારા છે. તેમનો પાલનહાર તેમને પોતાના તરફની રહેમત તથા ખુશીની અને એવી જન્નતોની ખુશખબર આપે છે કે જેમાં તેમના માટે હંમેશ રહેનારી બક્ષીશો હશે. તેઓ તેમાં હંમેશના રહેનારા બનશે. બેશક મહાન બદલો અલ્લાહ પાસે જ છે. ઈમાન લાવનારાઓ, તમારા બાપ દાદાઓને તથા તમારા દોસ્તોને અગર તેઓ ઈમાનના મુકાબલામાં ઈમાનની સામે કુફરને પસંદ કરતા હોય તો તમારા દોસ્ત બનાવો નહીં. અને તમારામાંથી જે કોઈ તેમને દોસ્ત બનાવશે તો ચોક્કસ જ તેઓ ઝુલમગાર છે. અગર તમારા બાપ દાદા તથા તમારા દીકરા અને દીકરાના દીકરા યાની કે પૌત્ર તથા તમારા ભાઈ ભાંડુ તથા તમારી ઔરતો તથા તમારા કુટુંબીઓ તથા તમારી માલો દોલત કે જે તમે મેળવી છે તથા તમારા વેપાર કે જેના ઓછા થવાથી વેપારના ઓછા થવાથી તમે બીવો છો, વેપારની મંદીથી તમે બીવો છો તથા તે મકાનો કે જે તમે પસંદ કરો છો તે બધું અલ્લાહ અને તેના રસૂલ તથા અલ્લાહની રાહમાં જિહાદ કરવા કરતા તમને વધુ વહાલા હોય તો તમે જે હાલતમાં છો તેમાં જ પડ્યા રહો. અહીં સુધી કે અલ્લાહ પોતાનો હુકમ લઈ આવે યાની કે જાહેર કરે અને અલ્લાહ નાફરમાન લોકોને રસ્તો દેખાડતો નથી. મુસલમાનો, ચોક્કસ જ અલ્લાહે ઘણા લડાઈમાં ઘણા યુદ્ધ ક્ષેત્રમાં તમારી મદદ કરી અને ખાસ કરીને હુનૈનની લડાઈના દિવસે કે જયારે તમારી વધારે હિસાબમાં તમારું હોવું તમને ફુલાવી દીધા હતા પણ પછી તે તમારા કઈ જ કામે લાગી નહીં અને આખી જમીન પહોળી હોવા છતાં તમારા માટે ટૂંકી બની ગઈ, સંકોચાઈ ગઈ. પછી તમે પીઠ ફેરવીને ભાગ્યા. પછી અલ્લાહે પોતાની શાંતિ અને ઇત્મિનાનને પોતાના રસૂલ તથા મોમિનો પર ઉતારી અને એવા લશ્કર ઉતાર્યા કે જેમને તમે દેખી શકતા ન હતા ને નાસ્તિકોને તે લશ્કરો થકી સજા આપી અને નાસ્તિકોની સજા એ જ છે. આ પછી અલ્લાહ જેની ચાહે તેની તૌબા કબૂલ કરી લેશે ને અલ્લાહ મોટો બક્ષવા વાળો ક્ષમાવાન ને દયાળુ છે. એ ઈમાન લાવનારાઓ સિવાય તેના નથી કે મુશ્રિકોના પાક છે, માટે તેઓ પોતાના કરાર મુજબના આ વર્ષ પછી મસ્જિદુલ હરામ પાસે આવવા નહીં પામે. અને અગર તમને ગરીબીનો ડર હોય, ગરીબીનો અંદેશો હોય, તો આગળ જતા અલ્લાહ ચાહશે તો પોતાની મહેરબાનીથી તમને દોલતમંદ બનાવી દેશે. બેશક અલ્લાહ બધું જાણનાર, સર્વજ્ઞાની ને હિકમત વાળો છે. તે લોકોમાંથી કે જેમને કિતાબ આપવામાં આવી છે, જેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન નથી રાખતા અને જે જે વસ્તુઓને અલ્લાહ તથા તેના રસૂલે હરામ નક્કી કરી છે, હરામ ગણાવી છે, તેને હરામ નથી ગણતા અને સાચા ધર્મ ને કબૂલ નથી કરતા, ઇસ્લામનો અંગીકાર નથી કરતા, તેમની સાથે લડતા રહો ત્યાં સુધી કે તેઓ બેઇજ્જત જલીલ થઈને પોતાના હાથે જઝિયો અને ખંડણી આપવા માંડે. અને યહૂદીઓ કહે છે કે ઉઝેર અલ્લાહનો દીકરો છે ને ખ્રિસ્તીઓ કહે છે કે મસીહ અલ્લાહનો દીકરો છે. આ તેમના પોતિકા મોઢાનું જ કહેવું છે. અને જે લોકો તેમની પહેલા ઈમાન લાવ્યા ન હતા તેમના જેવી જ વાતોની આ લોકો પેરવી કરે છે, આ લોકો પણ તેમની જેવી જ વાતો કરે છે. અલ્લાહ તેમને નાબૂદ ને નાશ કરે, તેઓ બહેકી ભટકીને ક્યાં ચાલ્યા જાય છે. તે લોકોએ અલ્લાહને છોડી પોતાના આલિમો તથા જેઓએ દુનિયા છોડી છે એવા લોકોને પોતાના પાલનહારને રબ બનાવી લીધા છે ને મરિયમના દીકરા ઈસાને પણ. અને તેમને કોઈ હુકમ આપવામાં આવ્યો ન હતો સિવાય એ કે તેઓ એક જ અલ્લાહની ઈબાદત કરતા રહે, એક જ અલ્લાહને પ્રાર્થનાને પૂજા કરે, તેના સિવાય બીજો કોઈ માબૂદ નથી, ઈબાદતને લાયક નથી. જે જે વસ્તુઓને તેઓ અલ્લાહના શરીકને ભાગીદાર ગણાવે છે તે સર્વેથી તેની જાત પાક છે. તેઓ તો એ ચાહે છે કે અલ્લાહના નૂરને પોતાના મોઢેથી ઓલવી નાખે, યાનિ કે પોતાના મોઢેથી અલ્લાહના નૂરને ફૂંકો મારીને ઓલવી નાખે, અને અલ્લાહ પોતાના નૂરને પૂરેપૂરો સંપૂર્ણ કર્યા વગર હરગીઝ રહેનાર નથી. પછી ભલે ને નાસ્તિકોને, ઈમાન ન લાવનારાઓને અણગમતું કેમ ન લાગે. તે અલ્લાહ એ જ છે જેણે પોતાના રસૂલને, યાનિ કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને હિદાયત, સાચા રસ્તા તરફની દોરવણી તથા સાચા ધર્મની સાથે મોકલ્યો, એ માટે કે તે સાચા ધર્મને બધા ધર્મો ઉપર હાવી કરી દે, પ્રબળ કરી દે, બુલંદ કરી દે. પછી ભલે ને મુશ્રિકોને અણગમતું કેમ ન લાગે. ઈમાન લાવનારાઓ, બેશક આલિમો તથા જેઓએ દુનિયા છોડી દીધી છે, તેઓ સંસાર ત્યાગીઓ માંથીના ઘણા ખરા એવા છે કે જેઓ લોકોનો માલ ખોટી રીતે ખાઈ જાય છે ને લોકોને રાહે અલ્લાહથી રોકે છે, ને જે લોકો સોનું ચાંદી ભેગા કરતા રહે છે અને તેને અલ્લાહના રસ્તામાં ખર્ચ કરતા નથી, અલ્લાહની રાહમાં ખર્ચ કરતા નથી, તો એ રસૂલ, તેમને તું દુઃખ આપતી સજાની, દુઃખ આપતા અઝાબની ખુશખબર સંભળાવી દે. કયામતના દિવસે તે સોના તથા ચાંદી જહન્નમની આગમાં તપાવવામાં આવશે. પછી તે થકી તેમના કપાળ, તેમના પાસા તથા તેમની પીઠોને ડામવામાં આવશે. તેમની પીઠો પર તે ગરમ સોના ચાંદીને લગાડવામાં આવશે ને કહેવામાં આવશે કે આ એ છે કે જે તમે તમારા પોતા માટે ભેગું કરતા હતા, માટે તમે જે ભેગું કરતા હતા તેની મજા ચાખો. બેશક અલ્લાહની પાસે મહિનાઓનો હિસાબ, મહિનાઓની સંખ્યા, જે દિવસથી અલ્લાહે આસમાનો તથા જમીન પેદા કર્યા છે ત્યારથી અલ્લાહની કિતાબમાં 12 મહિના છે, જેમાંથીના 4 હુરમતવાળા છે, માન ભર્યા છે. સહેલી ગણતરી એ જ છે, માટે તમે આ હુરમતવાળા મહિનાઓમાં લડાઈ વગેરે કરીને પોતાના પર જુલમ કરો નહીં, ને મુશ્રિકો સામે એક થઈને ભેગા થઈને લડો, જેમ કે તેઓ ભેગા બનીને તમારી સાથે લડે છે. ને આ સમજી લો કે અલ્લાહ પરહેજગારો ને મુત્તકીઓની સાથે છે. ઉલ્લ كفروا يحلونه عاما ويحرمونه عاما ليوافقوا عدة ما حرم الله فيحلوا ما حرم الله زين لهم سوء أعمالهم والله لا يهدي القوم الكافرين. હુરમત વાળા મહિનાઓને માન ભરેલા મહિનાઓને આગળ પાછળ કરી દેવા એ સિર્ફ બેધર્મીપણામાં વધારો કરવા જેવું છે. જેઓ ઈમાન નથી લાવ્યા તેમને તે થકી ગુમરાહને ભટકાવવામાં આવે છે, કારણ કે એક વર્ષે તો તેઓ તેને હલાલ ગણાવી દે છે અને એક વર્ષે તેને જ હરામ ગણાવે છે, કે જેથી તેઓ અલ્લાહે હુરમત વાળા બનાવેલા મહિનાઓની સંખ્યામાં સહમત ને એકમત થઈ જાય ને એવી રીતે અલ્લાહે જે હુરમત વાળા મહિના ગણાવ્યા છે તેમની હુરમતનો તેમના માન મોભાનો ભંગ કરે, તેઓના કામોની તેઓના અમાલની બુરાઈને તે લોકોની સામે શોભિતી કરીને દેખાડવામાં આવી છે અને અલ્લાહ અસ્વીકાર ને કબૂલ ન કરનારા લોકોને رستو ديخارتو نتي. يا أيها الذين آمنوا ما لكم إذا قيل لكم انفروا في سبيل الله استاقلتم إلى الأرض أرضيتم بالحياة الدنيا من الآخرة فما متاع الحياة الدنيا في الآخرة إلا قليل. એ ઈમાન લાવનારાઓ, તમને શું થઈ ગયું છે કે જ્યારે તમને એમ કહેવામાં આવે છે કે અલ્લાહની રાહમાં નીકળી પડો ત્યારે તમે જમીન ઉપર ભારે થઈને બેસી જાઓ છો? શું તમે આખેરતના મુકાબલામાં દુનિયાની જિંદગી પર રાજી થઈ ગયા છો? જો કે દુનિયાની જિંદગીનો લાભ આખેરતના લાભના મુકાબલામાં આખેરતના લાભના બદલામાં કાંઈ જ નથી, પણ બહુ જ થોડો છે. અગર તમે જેહાદ ના વિચારે નહીં નીકળી પડો તો અલ્લાહ તમને દુઃખ આપતી સજા આપશે, અઝાબ કરશે અને તમારા બદલે તમારા સિવાય બીજા લોકો લઈ આવશે અને તમે તે અલ્લાહનું કાંઈ જ બગાડી શકશો નહીં, ને અલ્લાહ દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ ધરાવનારો છે. અગર જો તમે રસૂલની મદદ નહીં કરો તો કઈ પરવા નથી, ચોક્કસ જ અલ્લાહે તો તેની મદદ એવા સમયે કરી હતી કે જ્યારે તે લોકોએ કે જેઓ ઈમાન લાવ્યા ન હતા તેઓએ રસૂલને એવી હાલતમાં કાઢી મૂક્યો હતો કે તે બે સાથીમાંથીનો બીજો હતો, જ્યારે કે તેઓ બે સોર નામની ગુફામાં હતા તે વખતે રસૂલ પોતાના સાથીને કહી રહ્યા હતા કે હાય હોય કર નહીં, બેશક અલ્લાહ આપણી સાથે છે. જેથી અલ્લાહે રસૂલના પર પોતાની શાંતિ ઉતારી અને એવા લશ્કરો થકી તેને સબળ અને તાકતવર બનાવ્યા કે જેમને તમે જોઈ શકતા ન હતા, અને નાસ્તિકોનો અભિમાન ભર્યો બોલ તેણે હેઠે પાડ્યો, ને અલ્લાહની જ બોલ બાલા રહી, ને અલ્લાહ જબરદસ્ત હિકમત વાળો છે. وأنفسكم في سبيل الله ذلكم خير اے مسلمانو تمہیں ہلکا ہو کہ بھاری ہو یعنی کہ ہتھیار وگر نہ ہو کہ بھاری ہتھیار بند ہو تو پن جہاد ماتے نکلی پڑو نے اللہ نی راہ ماں تمہارا مال انے جان تھکی جہاد کرو اگر تمہیں سمجھتا ہو تو جانی لو کہ ایج تمہارا ماتے بہتر چھے اگر تاتکالیک میں جلدی لاب انے مجم ریتنی مسافری ہوت تو اے رسول تے وہ جرور تاری ساتے مونگا مونگا نکلی پڑتے پن ہاڑ ماری بھرلی مشکلی بھرلی مسافری تیمنے لامبی لاگے چھے بھارے پڑے چھے انے نزدیک نا سمائی ماں تے وہ اللہ نی قسم کھائنے کہشے کہ جو امارا تھی بنی شدتے تو امیں تماری ساتے جرور چالی نکلتے આવું કહેનારા લોકો પોતાને જ હલાક કરે છે ને અલ્લાહ તો સારી રીતે જાણે છે કે તેઓ ચોક્કસ જ જૂઠા છે એ રસૂલ અલ્લાહ તારાથી દરગુજર કરે તે તેમને રજા કેમ આપી અને એટલી રાહ કેમ ન જોઈ કે તારા ઉપર પોત મેળે એ વાત ખુલ્લી થઈ જાય સામે આવી જાય કે સાચા કોણ છે યાની કે જંગે તબુકમાં પાછળ રહી જવાની રજા કેમ આપી અને એટલી વાત કેમ ન જોઈ કે તારા ઉપર ખુદ જ એ વાત જાહેર થઈ જાય કે સાચા કોણ છે અને જૂઠાઓને પણ તું ઓળખી લેતે જે લોકો અલ્લાહ પર તથા કયામતના દિવસ પર ઈમાન રાખે છે તેઓ તારી પાસેથી એ વાતની રજા લેવા નથી આવતા કે તેઓ પોતાના માલ અને જાનથી જિહાદ કરે કે ન કરે બલકે તેઓ પંડે જ નીકળી પડે છે ને અલ્લાહ મુત્તકીઓથી પરહેજગારોથી સારી રીતે વાકિફ ને જાણકાર છે اے رسول تاری پاسے رجا مانگنارا پاچھل رہوانی رجا مانگنارا تے لوکو چھے کہ جیو اللہ پر تتھا قیامتنا دیوس پر ایمان راکتا نتھی انے تیمنا من شنکاشیل چھے ماتے تیو پوتانی شنکا ماج اتھرایا کرے چھے ને જો તેઓ જિહાદ માટે નીકળવાની ઈચ્છા કરતે તો જરૂર તેની કઈ પણ તૈયારી કરતે પણ અલ્લાહે તેમનું જિહાદ માટે ઉઠવું જ નાપસંદ કર્યું છે માટે તેમને પાછળ પાડી દીધા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે તમે ઘરોમાં બેસી રહેનારાઓની સાથે ઘરોમાં જ બેસી રહો અગર તેઓ તમારી સાથે ચાલી નીકળતે તો તેઓ તમારા માટે ખરાબી સિવાય બીજું કઈ વધારશે નહીં, ને તમારામાં કુસંગ આપસમાં મતભેદ ફેલાવવાના મકસદથી તમારામાં આમ તેમ દોડધામ કર્યા કરતે, અને વળી તમારામાં અત્યારે પણ તેમના જાસૂસો મોજૂદ છે. ને અલ્લાહ ઝલમગારોથી સારી પેઠે વાકિફ છે. لقد ابتغوا الفتنة من قبل وقلبوا لك الأمور حتى جاء الحق وظهر أمر الله وهم كارهون. ચોક્કસ જ તેઓએ તો પહેલે પણ ફિતનો લગાવવા ચાહ્યો હતો, ને તેમ કરીને તારા મામલાઓ ઉલટ પલટ કરી નાખવા ચાહતા હતા. અહીં સુધી કે અલ્લાહ તરફથી સત્ય પ્રકાશમાં આવ્યું, સત્ય જાહેર થયું, અને અલ્લાહનો હુકમ વધારે તાકતવર રહ્યો, પ્રબળ રહ્યો. જો કે આ પ્રબળતા તેઓ નાપસંદ કરનારા હતા. અને તેમાંથી એકાદ એવો પણ છે, યાની કે તે અભિમાની માંથી એકાદ એવો પણ છે કે જે કહે છે કે મને પાછળ રહેવાની રજા આપ, અને મને પરીક્ષામાં જ નાખ, ઇમ્તહાન જ કર. ખબરદાર, પરીક્ષામાં તો તેઓ હેઠા પડી જ ગયા છે, ને બેશક જહન્નમ બધા નાસ્તિકોને ઘેરી લેનારી છે. જો તને કઈ લાભ પહોંચે છે તો તેથી તેમને દુઃખ થાય છે, ને જો તારા પર કોઈ મુસીબત આવી પડે ત્યારે કહેવા લાગે છે કે અમોએ તો પહેલેથી જ ચેતીને અમારા કામો ઠીક ઠાક કરી લીધા છે, અને પછી ખુશખુશાલ ત્યાંથી ચાલતી પકડે છે. એ રસૂલ, તું કહે કે અલ્લાહે અમારા માટે જે મુસીબત મુકરર કરી હશે, નક્કી કરી હશે, તે સિવાય બીજી મુસીબત અમને હરગિજ કોઈ કાળે નડનાર નથી, આડી આવનાર નથી. તે અમારો વાલી છે, ને મોમિનોએ અલ્લાહ ઉપર જ ભરોસો રાખવો જોઈએ. તું કહે કે અમારી બાબતે તમે બીજી કઈ વસ્તુની વાત જોવો છો સિવાય તેના કે બે ભલાઈઓ, યાની કે શહાદત કે જીત, એમાંથી એક સામી આવી જાય, અને અમે તમારી બાબતે એવી વાત જોઈ રહ્યા છીએ કે તમને અલ્લાહ પોતાના તરફથી કોઈ અઝાબમાં કોઈ સજામાં સપડાવે, અથવા અમારા હાથે કોઈ સજા અપાવે. માટે તમે વાત જોયા કરો, અમે પણ તમારી સાથે વાત જોઈ રહ્યા છીએ. قَوْمًا તું કહે કે તમે ખુશીથી યા ના ખુશીથી દાન કરતા રહો, પણ તે તમારા તરફથી કદી પણ સ્વીકારવામાં કબૂલ કરવામાં આવશે નહીં. બેશક તમે નાફરમાન લોકો છો. તેમના દાનના કબૂલ ન કરવાની નડતરો એ સિવાય બીજી કાંઈ નથી કે તેઓ અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરે છે ને તેઓ નમાઝ નથી પડતા પણ આળસાઈની સાથે, ને તેઓ દાન નથી કરતા પણ કચવાતા મને. માટે એ રસૂલ, તને ન તેમનો માલ અજગમાં નાખે ન તેમની ઔલાદ. અલ્લાહ તો એ ચાહે છે કે એ વસ્તુઓ થકી તેમને સંસારી જિંદગીમાં, આ દુનિયાવી જિંદગીમાં જ અઝાબ આપે, સજા પહોંચાડે અને તેમના જીવ ઈમાન લાવ્યા વગરની હાલતમાં જ નીકળી જાય. અને તેઓ અલ્લાહની કસમ ખાઈ ખાઈને કહે છે કે તેઓ ચોક્કસ જ તમારામાંથી છે, જો કે સાચી રીતે તો તેઓ તમારામાંથી નથી, બલકે તેઓ એવા લોકો છે કે જેઓ તમારાથી ડરતા રહે છે. અગર તેઓ કોઈ અજબ થવાની જગ્યા અથવા ગુફા અથવા પેશી જઈ બેસવાની જગ્યા જોઈ લે તો જરૂર નાશભાગ કરીને તે તરફ ચાલ્યા જાય. અને વળી તેઓમાંથી કેટલાક એવા પણ છે કે જેઓ ઝકાતની વહેંચણીની બાબતમાં તારા પર આળ અને તહોમત ચડાવે છે, આરોપ મૂકે છે, જેથી અગર તેમાંથી તેમને કઈ આપી દેવામાં આવે તો રાજી રાજી થઈ જાય છે, અને જો તેમાંથી તેમને આપવામાં ન આવે તો એ જ વખતે ગુસ્સે ભરાય છે. અને જો તેઓ અલ્લાહ તથા તેના રસૂલે તેમને જે કઈ આપ્યું હતું તેના પર રાજી થઈ જતે ને કહેતા કે અમારા માટે તો અલ્લાહ બસ છે, હમણાં નહીં આપ્યું તો કઈ નહીં, નજદીકમાં જ અલ્લાહ તથા તેનો રસૂલ પોતાની મહેરબાનીથી અમને આપી દેશે, અમને ઘણું આપી દેશે, બેશક અમે અલ્લાહ તરફ જ ધ્યાન રાખી બેઠા છીએ, તો તે તેમના માટે ઘણું સારું થશે. قلوبهم وفي الرقاب والغارمين سبيل الله وابن السبيل فريضة من الله والله عليم حكيم. خيرات تو صرف غريبو तथा आश्रा वगरना तथा जकात देगी करनाराओ माटे छे यानी के जकात नो माल तो आ लोको माटे छे अने जेमना दिलो इस्लाम तरफ वळेला छे तेमना माटे वळी गर्दनो छोड़ावा माटे गुलामो आजाद करवा तथा कर्जदारो ने मदद करवा माटे तथा अल्लाह ना राहमा तथा मुसाफरो नी मदद करवा माटे આ અલ્લાહના તરફથી નક્કી કરેલા ઝકાતના નિયમો છે, કાનૂનો છે, ને અલ્લાહ બધું જાણનાર, સર્વજ્ઞાની ને હિકમતવાળો છે. અને તેઓમાંથી એવા પણ છે કે જેઓ નબીને ઈજા પહોંચાડે છે, તકલીફ આપે છે ને કહે છે કે એના તો કાચા કાન છે. હે રસૂલ, તું કહે કે તે તમારા માટે ભલાઈ સાંભળવાના કાન છે. તે અલ્લાહનું માને છે અને મોમિનોનું પણ માને છે, ને તમારામાં જેઓ ઈમાન લાવ્યા છે તેમના માટે રહેમત છે, ને જેઓ અલ્લાહના રસૂલને ઈજા આપે છે તેમના માટે દર્દ ભર્યો અઝાબ સજા તૈયાર છે. હે મુસલમાનો, તેઓ તમને રાજી કરવા માટે તમારી સામે અલ્લાહના સોગંદને કસમ ખાય છે, જો કે અલ્લાહ અને તેના રસૂલને રાજી કરવા એ વધારે બરાબર છે, વધારે સારું છે. અગર તેઓ ખરેખરા ઈમાનદાર હોય તો શું તેઓ એટલું જાણતા નથી કે જે અલ્લાહ તથા તેના રસૂલની વિરુદ્ધતા કરે, ખિલાફવર્જી કરે છે, ચોક્કસ જ તેના માટે જહન્નમની આગ છે જેમાં તે હંમેશને માટે રહેશે, ને એ જ તો સૌથી મોટી ફજેતી છે. મુનાફિકો યાની કે દાંભિકો યાની કે ખોટો ઢોંગ કરનારાઓ એ વાતથી બીતા રહે છે કે કદાચ ને તેમની વિરુદ્ધ કોઈ એવું પ્રકરણ કે ચેપ્ટર ઉતારવામાં આવે કે જે લોકો સામે તેમના મનમાં જે કાંઈ છે તે ખુલ્લું કરી નાખે. એ રસૂલ, તું કહે કે તમે ભલે હાંસી ને મશ્કરી ઉડાડ્યા કરો, બેશક જે વસ્તુથી તમે બીઓ છો તે ચોક્કસ જ અલ્લાહ જરૂર જાહેર કરનાર છે. અને જો તું તેમને પૂછીશ તો તેઓ જરૂર એમ કહી દેશે કે અમે તો માત્ર સિર્ફ અમસ્તી વાતો ને રમત ગમત કરતા હતા. તું કહે કે શું તમે અલ્લાહ તથા તેની આયતો તથા તેના રસૂલની મજાક કરતા હતા? ખોટા બહાના કાઢો નહીં. તમે ઈમાન લાવ્યા બાદ સાચે જ નાફરમાન થઈ ગયા છો. અગર અમે તમારામાંથી એક ટોળાને માફ કરી દઈશું તો એક ટોળાને સજા પણ કરશું, કારણ કે તેઓ ગુનેગાર છે. મુનાફિક મર્દો તથા મુનાફિક ઔરતો એકમેકને એકબીજાને લગતા છે, એકબીજા જેવા છે. મનાઈ કરેલા કામો કરવાનો હુકમ આપતા રહે છે અને સારા કામોની મનાઈ કરતા રહે છે, ને પોતાના હાથ રાહે અલ્લાહમાં ખર્ચ કરવા માટે ખેંચી રાખે છે. તેઓ અલ્લાહને ભૂલી ગયા છે, તેથી અલ્લાહે પણ તેમને ભૂલાવી મૂક્યા છે. બેશક મુનાફિક લોકો નાફરમાન છે. અલ્લાહે મુનાફિક મર્દો તથા મુનાફિક ઔરતો તથા નાસ્તિકોથી જહન્નમની આગનો વાયદો કરી લીધો છે. તેઓ હંમેશને માટે તેમાં જ રહેશે. એ જ આગ તેમના માટે બસ છે, કાફી છે. ને અલ્લાહે તેમના પર ફિટકારને લાનત કરી છે, અને તેમના માટે ટકી રહેનારો, ક્યારેય ખતમ ન થનારો અઝાબ રાખ્યો છે, સજા છે. તમારી અગાઉ થઈ ગયેલાઓની જેમ, યાની કે તમારી અગાઉ થઈ ગયેલા મુનાફિકો ઢોંગીઓની જેમ. તેઓ તમારા કરતા તાકતમાં વધારે હતા ને માલ તથા ઔલાદમાં પણ વધારે હતા, માટે તેઓએ પોતાના નસીબનો લાભ ભોગવ્યો હતો. એવી જ રીતે તમોએ પણ તમારા નસીબનો લાભ ઉઠાવ્યો છે, જેવી રીતે કે તમારી આગળવાળાઓએ પોતાના નસીબનો લાભ ઉઠાવ્યો હતો, ને જેવી રીતે તેમણે વાતો બનાવી કાઢી હતી, નકામી વાતો બનાવી કાઢી હતી, તેવી રીતે તમોએ પણ નકામી વ્યર્થ વાતો બનાવી છે. એ જ લોકો છે કે જેમના આમાલો દુનિયા અને આખરતમાં નાબૂદ થઈ ગયા છે ને તેઓ જ નુકસાન ઉઠાવનારા છે. શું તેમની પાસે તે લોકોની ખબર નથી આવી કે જેઓ તેમની પહેલા થઈ ગયા છે, યાને કે નૂહની કોમની તથા આદની તથા સમુદની તથા ઇબ્રાહીમની કોમની તથા મધ્યનવાળાઓની તથા ઊંધી વહી ગયેલી વસ્તીઓના રહેવાસીઓની. તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી દલીલો લઈને આવ્યા હતા, છતાં તેઓ ઈમાન લાવ્યા નહીં. માટે અલ્લાહ એવો નથી કે વગર કારણે તેમના પર જુલમ કરે, પણ તેઓ પોતાની જાત પર પોતે જ જુલમો કર્યા કરતા હતા. ને મોમિન મર્દો તથા મોમિન ઔરતો એકબીજાના દોસ્તો છે. તેઓ નેકીનો હુકમ કરે છે, સારા આમાલનો હુકમ કરે છે ને બદીની સતત મનાઈ કરે છે ને નમાઝ કાયમ કરે છે, ઝકાત આપતા રહે છે ને અલ્લાહ તથા તેના રસૂલનો હુકમ પાળે છે. એ જ તે લોકો છે કે જે નજદીકમાં અલ્લાહ તેમના પર દયા કરશે. બેશક અલ્લાહ જબરદસ્ત હિકમત વાળો છે. અલ્લાહે મોમિન ઔરતો ને મોમિન મર્દોને જન્નતોનો વાયદો કર્યો છે, જેની નીચે નદીઓ વહેતી ફરે છે, જેમાં તેઓ હંમેશના રહેનારા થશે ને હંમેશ એક જ હાલતમાં રહેનારી જન્નતોમાં સારા સારા મકાનો પણ આપવાનો વાયદો કર્યો છે. ને અલ્લાહનું કોઈના પર ખુશ થઈ જવું તે અલ્લાહની પ્રસન્નતા તો સૌથી ઉત્તમ જ છે, સર્વોત્તમ જ છે, એ જ મોટી કામયાબી છે. એ નબી, નાસ્તિકો તથા મુનાફિકો સામે જેહાદ કર ને તેમના પર સખ્તાઈ કર, કડકાઈથી વરત, ને તેમનું ઠેકાણું જહન્નમ છે અને તે પાછા ફરવાની ઘણી જ ખરાબ જગ્યા છે. وَمَا يَفْعَلُونَ تولوا يعذبهم الله عذابا أليما في الدنيا والآخرة وما لهم في الأرض ولي ولا نصير. અલ્લાહ ની કસમ ખાઈ ખાઈ ને કહે છે કે તેઓએ એવું નથી કહ્યું, જો કે તેઓએ અધર્મીપણાનું બોલ જરૂર બોલ્યા હતા અને તેઓ પોતાના ઇસ્લામ પછી પાછા નાસ્તિક થઈ ગયા હતા ને એવી વાતનો ઈરાદો કર્યો હતો કે જે કરી જ ન શક્યા ને તેઓ એ કારણે મુસલમાનો સામે ચીડાઈ ગયા હતા કે અલ્લાહે તથા તેના રસૂલે પોતાની મહેરબાનીથી મુસલમાનોને દૌલતમંદ બનાવ્યા હતા. માટે અગર તેઓ તૌબા કરી લે તો તેમના માટે બહેતર છે ને જો તેઓ મોઢું ફેરવી લે તો અલ્લાહ તેમને દુનિયા તથા આખરતમાં દુઃખ આપતી સજા આપશે, અઝાબ કરશે અને જમીન પર ન તેમનો કોઈ તરફદાર હશે કે ન કોઈ મદદગાર. ને તેઓ માંથી એવા પણ છે કે જેઓએ અલ્લાહથી કૌલ કરાર કર્યો હતો કે જો તે પોતાની મહેરબાનીથી અમને કઈ આપશે તો અમે જરૂર દાન ધર્મ ખૈરાત કરતા રહીશું ને નેકોકાર માંથીના સદાચાર્યો માંથીના થઈ જઈશું. પછી જ્યારે તેને પોતાની મહેરબાનીથી તેમને આપ્યું ત્યારે તેના વિશે તેમણે કૃપણતા કરી અને ખોટો આગ્રહ કરી પોતાના કરારથી ફરી ગયા. જેથી અલ્લાહે તેમના દિલોમાં તે દિવસ સુધીના માટેના નિફાક નાખી દીધો કે જ્યારે તેઓ તેની મુલાકાત કરશે. એક તો એ માટે કે જે વાયદો તેમણે અલ્લાહથી કર્યો હતો તેની વિરુદ્ધ વર્તતા અને બીજું એ માટે કે તેઓ જૂઠું બોલતા હતા. શું તેઓ એટલું પણ જાણતા નથી કે અલ્લાહ તેમના છુપા વિચારો પણ જાણે છે અને તેમની છુપી સલાહ મશવરાને પણ, અને આ કે અલ્લાહ ગેબી વાતોનો ન દેખાતી વાતોનો મહાન જાણનારો છે. મોમીનો માંથી રાજી ખુશી થી દાન કરનારાઓને જેઓ મેળા મારે છે અને તેમને પણ કે જેમની પોતાની પાસે જાત મહેનત સિવાય બીજું કઈ હોતું નથી, પછી એવી રીતે તે બધાઓથી હસે છે તો અલ્લાહ પણ તેમની મશ્કરી ઉડાડશે અને તેમના માટે દુઃખ આપતી સજા છે. તું તેમના માટે બક્ષિશની દુઆ માંગ અથવા તેમના માટે બક્ષિશની દુઆ ન માંગ, યાનિ કે એ સરખું જ છે. તેમના માટે 70 વખત પણ બક્ષિશની દુઆ માંગશે તો પણ અલ્લાહ તેમને હરગીઝ હરગીઝ કોઈ કાળે માફ નહીં કરે. આ એ માટે કે તેમણે અલ્લાહ તથા તેના રસૂલનો ઇનકાર કર્યો, ને અલ્લાહ નાફરમાન લોકોની રાહબરી કરતો નથી. જંગે તબુકમાં પાછળ રહી જનારાઓ અલ્લાહના રસૂલના હુકમ વિરુદ્ધ પોતે બેસી રહેવાથી ખુશ થયા, ને અલ્લાહની રાહમાં પોતાના માલ તથા જાન થકી જેહાદ કરવામાં અણગમોને નાપસંદગી દેખાડી, ને લોકોને કહ્યું કે ગરમીના દિવસોમાં બહાર નીકળો નહીં. એ રસૂલ, તું કહે કે દોઝખની આગની જહન્નમની આગની ગરમી તો એ કરતા એ ઘણી સખત છે, અગર તેઓ આ સમજે તો. માટે તેમને જોઈએ કે જો હસે તો થોડું હસે, ને જો રડે રોવે તો ઘણું રોવે, જેથી તેઓ જે કાંઈ કર્યા કરતા હતા તેનો બરાબરનો બદલો, બેલેન્સિંગ બદલો થઈ જાય. પછી જો અલ્લાહ તને તેમના કોઈ ટોળાને ગિરોહ પાસે પાછો લાવે, ને તેઓ તારી પાસે લડાઈ માટે નીકળવાની રજા માંગે, તો તું કહી દેજે કે તમે હરગીઝ હરગીઝ મારી સાથે થઈને નહીં નીકળો, અને મારી સાથે રહીને હરગીઝ કોઈ દુશ્મન સાથે નહીં લડો. બેશક તમે પહેલી વખતે બેસી રહેવાથી રાજી થયા હતા, માટે આ વખતે પણ પાછળ રહી જનારાઓની સાથે બેસી રહો. ને એ રસૂલ, જ્યારે તેઓમાંથી કોઈ મરી જાય તો તું તેના ઉપર નમાઝ હરગીજ પડજે નહીં, ને તેની કબર ઉપર ઉભો પણ રહેજે નહીં, યાનિ કે ફાતિહા માટે તેની કબર ઉપર ઉભો પણ રહેજે નહીં. બેશક તેમણે અલ્લાહ તથા તેના રસૂલનો ઇનકાર કર્યો છે, ને એ જ નાફરમાનીની હાલતમાં મરી ગયા છે. અને તેમનો માલ તથા તેમની ઔલાદ નો વધારો તને અચંબામાં ન નાખે, તને અજબ ન કરે સિવાય તેના નથી કે અલ્લાહ એવું ચાહે છે કે એ જ વસ્તુઓ થકી તેમને આ દુનિયામાં અઝાબ આપે અને તેમના જીવ નાસ્તિકપણાની હાલતમાં નીકળી જાય. ને જ્યારે કોઈ પ્રકરણ કે આયત એવા હુકમ સાથે ઉતારવામાં આવે છે કે તમે અલ્લાહ પર ઈમાન લાવો ને તેના રસૂલ સાથે રહી જિહાદ કરો, ત્યારે તેઓ માથીના જેઓ એ કરી શકવા તાકતવર છે તેઓ તારી રજા માંગે છે ને કહે છે કે અમને છોડી દે કે જેથી અમે બેસી રહેનારાઓની સાથે બેસી રહીએ. તેઓ પછવાડે રહી જનારાઓ સાથે રહેવાને રાજી થઈ ગયા ને તેમના દિલો પર મહોર ધબ્બો મારી દેવામાં આવ્યો જેથી તેઓ કઈ જ સમજતા નથી. પણ રસૂલ તથા તે લોકો કે જેઓ તેની સાથે ઈમાન લાવ્યા છે પોતાના માલ અને જાન સાથે જિહાદ કરે છે અને તેમના માટે જ બધી ભલાઈઓ છે, બધી સારપ છે ને તેઓ જ કામયાબી મેળવનારા છે. અલ્લાહે તેમના માટે જન્નતો તૈયાર કરી છે જેની નીચે નદીઓ વહે છે જેમાં તેઓ સદાને માટે રહેનારા થશે, એ જ મહાન કામયાબી છે. ને બધુઓમાંથી બહાનું કાઢનારા કેટલાક લોકો આવ્યા કે જેથી તેમને પણ બેસી રહેવાની રજા આપવામાં આવે ને જે લોકો અલ્લાહ તથા તેના રસૂલ સામે જૂઠું બોલ્યા તેઓ બેસી રહ્યા. તેઓમાંથી જે લોકોએ ઇનકાર કર્યો, મનાઈ કરી, તેમને ટૂંક સમયમાં દુઃખ આપતી સજા પહોંચશે. એ રસૂલ, જેહાદમાં ન જવા માટે કમજોરોના માથે, અશક્તોના માથે ન કાંઈ દોષ છે, ન બીમારોના માથે અને ન તેઓના માથે કે જેમને ખર્ચવા માટે કાંઈ મળતું જ નથી. એવી હાલતમાં કે તેઓ અલ્લાહ અને રસૂલના સારું ચાહનારા હોય, શુભેચ્છક હોય, નેકી કરનારાઓ પર કઈ દોષ નથી ને અલ્લાહ મોટો માફ કરનાર ને દયા કરનાર છે. અને ન તેમના માથે કઈ દોષ છે કે જ્યારે તેઓ તારી પાસે આ મકસદ માટે આવ્યા કે તું તેમને સવાર કરી લઈ જાય અને તે આ કહી દીધું કે મારી પાસે તો કોઈ સવારી નથી કે હું તમને તે ઉપર સવાર કરી લઉં ત્યારે તેઓ એવી હાલતમાં પાછા ગયા કે તેમની આંખોમાંથી આ દુઃખના કારણે આંસુડા વહેતા હતા કે અફસોસ તેમની પાસે અલ્લાહની રાહમાં ખર્ચવાનું કાંઈ ન હતું. દોષ તો સિરક તેમના જ માથે છે કે જેઓ દોલતમંદ હોવા છતાં ધનવાન હોવા છતાં તારી પાસેથી પાછળ બેસી રહેવાની રજા માંગે છે. તેઓએ પાછળ રહી જનારાઓની સાથે રહેવાનું પસંદ કરી લીધું છે ને અલ્લાહે તેમના દિલો ઉપર મહોર લગાડી દીધી છે, ધબ્બો મારી દીધો છે, માટે તેઓ કઈ જાણતા નથી. જ્યારે તમે તેમની પાસે જ્યાંથી પાછા ફરશો ત્યારે મુનાફિકો પોતાની ગેરહાજરી માટે તમારી પાસે કઈ બહાનું બનાવી કાઢીને આવશે. પણ એ રસૂલ, તું કહેજે કે જૂઠા બહાના ન કાઢો, અમે તમારી વાત હરગીજ માનશું નહીં. અલ્લાહ તમારી હકીકતથી અમને વાકેફ કરી ચૂક્યો છે, પહેલાથી જાણકાર કરી ચૂક્યો છે ને નજદીકમાં જ અલ્લાહ તથા તેનો રસૂલ તમારી વર્તણૂક પણ જોઈ લેશે, તમારો વર્તાવ પણ જોઈ લેશે. પછી તમે છુપા અને જાહેરના જાણનારની પાસે ફેરવવામાં આવશો, યાની કે અલ્લાહની પાસે ફેરવવામાં આવશો. પછી જે તમે કામો કરતા હતા તેનાથી અલ્લાહ તમને જાણકાર કરી દેશે. નજદીકના સમયમાં તેઓ તમારી સમક્ષ કે જ્યારે તમે જેહાદથી તેમની તરફ ફરીને આવશો ત્યારે અલ્લાહની કસમ ખાશે, એટલા માટે કે તમે તેમનાથી દરગુજર કરો, જતું કરો. પણ તમે તેમના તરફથી જરૂર મોઢું ફેરવી લેજો, બેશક તેઓ જ નાપાક છે અને તેમની જગ્યા જહન્નમ છે. આ તેઓ જે કરતા હતા તેનો બદલો છે. તેઓ તમારી સામે એ માટે કસમ ને સોગંદ ખાય છે કે તમે તેમનાથી રાજી થઈ જાઓ. પછી અગર તમે તેમનાથી રાજી થઈ પણ જાઓ તો પણ અલ્લાહ તો નાફરમાન લોકોથી રાજી થશે નહીં. અલ્લાહ બધુ લોકો યાની કે જેઓ કઈ કાયદાના પાબંધ ન હોય તેવા લોકો નાસ્તિકપણા તથા નિફાકતામાં ઘણા જ સખત છે ને તેઓ એને જ લાયક છે કે અલ્લાહે પોતાના રસૂલ પર જે ધર્મ કાનૂનો જે ધર્મ નિયમો ઉતાર્યા છે તે તેઓ મુદ્દલ સમજી ન શકે ને અલ્લાહ સર્વજ્ઞાની બધું જાણનાર ને હિકમત વાળો છે. અને બધુઓમાંથી કોઈ કોઈ એવા પણ છે કે તે રાહે અલ્લામાં જે કઈ ખર્ચે છે તેને દંડ તરીકે ગણે છે ને તમારા પર જમાનાની ગર્દીશો કાળચક્રો યાની ખરાબ સમય આવી પડે એની વાટ જોવે છે. પણ જમાનાની બુરામાં બુરી ગર્દીશો ખરાબ સમય તેમના જ ઉપર પડવાનો છે ને અલ્લાહ મોટો સાંભળનાર ને જાણનાર છે. ને બધુઓમાંથી કોઈ કોઈ એવા પણ છે કે જે અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખે છે ને રાહે અલ્લાહમાં જે કઈ ખર્ચે છે તેને અલ્લાહની નજદીકી અલ્લાહની કુરબત તથા રસૂલના આશીર્વાદ મેળવવાને માટે ખર્ચે છે. જાણી લો કે તે ખર્ચ કરવું તેમના માટે બેશક અલ્લાહની નજદીક થવાનું કારણ બનશે. વળી નજદીકમાં અલ્લાહ તેમને પોતાની રહેમતમાં દાખલ કરી લેશે. બેશક અલ્લાહ મહાન બક્ષિશ કરનાર ક્ષમાવાન ને દયા કરનાર છે. અને મુહાજરીન તથા અંસાર યાની કે હિજરત કરનારા ને મદદ કરનારા અંસાર એ માંથીના સૌથી પહેલા ઈમાન તરફ પહેલ કરનારા અને તે લોકો કે જેમણે શુભ હેતુથી સારા મકસદથી તેમની પૈરવી કરી અનુકરણ કર્યું તેમનાથી અલ્લાહ રાજી થઈ ગયો છે અને તેઓ તેનાથી રાજી થઈ ગયા છે અને તેમના માટે બાગ બગીચા તૈયાર કર્યા છે જેની નીચે નદીઓ વહે છે તેમાં તેઓ સદાને માટે રહેશે એ જ સૌથી મહાન કામયાબી છે. ને એ મુસલમાનો તમારી આસપાસના બધુઓમાંથીના કેટલાક મુનાફિકો છે ને મદીના વાળાઓમાંથી પણ તેઓ નિફાક પડા ઉપર અડીને બેઠા છે. એ રસૂલ, તું તેમને નથી જાણતો, અમે તેમને જાણીએ છીએ. નજદીકમાં અમે તેમને બેવડો બે ગણો અદાબ આપીશું, બે ગણી સજા કરીશું. પછી તેમને મહાન સજા તરફ વાળવામાં આવશે. ને બીજા કેટલાક એવા પણ છે કે જેમણે પોતાના ગુનાહોની કબૂલાત કરી લીધી છે. તેમણે સારા કામોને ખરાબ કામોમાં ભેળવી નાખ્યા છે. બનવા જોગ છે કે અલ્લાહ તેમની તૌબા કબૂલ કરી લે. બેશક અલ્લાહ મહાન બક્ષનાર ને દયા કરનાર છે. એ રસૂલ, તેમના માલમાંથી ઝકાત લેતો રહે કે જે શકી તું તેમને પાક ને પવિત્ર બનાવે, ને તેમના માટે દુઆ કર, રહેમતની દુઆ કર. બેશક તારી દુઆ તેમના માટે શાંતિનું કારણ બને છે, ને અલ્લાહ મોટો સાંભળનાર ને જાણનાર છે. શું તેમણે આ વાત નથી જાણી કે અલ્લાહ જ પોતાના બંદાઓની તૌબા કબૂલ કરી લે છે, ને તેમના સદકા ખૈરાત પણ કબૂલ કરે છે, ને અલ્લાહ જ સૌથી મહાન તૌબા કબૂલ કરનાર દયા કરનાર છે. ને એ રસૂલ, તેમને કહે કે તમે અમલ કરીએ જાઓ. નજદીકમાં અલ્લાહ તથા તેનો રસૂલ તથા મોમિનો તમારા કર્મોને, તમારા અમાલોને જોઈ લેશે, ને નજદીકમાં જ તમે હાજર નાજર જાણનાર ની હુજૂરમાં પાછા ફેરવવામાં આવશો, યાની કે અલ્લાહની હુજૂરમાં. પછી તમે જે કઈ કર્યા કરતા હતા તેનાથી તે તમને વાકેફ ને જાણકાર કરી દેશે. અને તેઓ માંથી બીજા કેટલાક એવા છે જેઓને અલ્લાહના ફેસલાની રાહ જોતા નક્કી ન કરેલી હાલતમાં, યાની કે આશા અને ડરની હાલતમાં રહેવા દેવામાં આવ્યા છે. વચ્ચેની હાલતમાં ચાહે તો અલ્લાહ તેમને સજા કરે અથવા તો તેમની તોબા કબૂલ કરે, ને અલ્લાહ મહાન આલિમ જ્ઞાની ને હિકમત વાળો છે. અને આ મુનાફિકો માંથી કેટલાકો છે કે જેઓએ એક મસ્જિદ નુકસાન પહોંચાડવા તથા નાસ્તિકપણું ફેલાવવા તથા મોમિનોમાં ફાટફૂટ પાડવા તથા જે શખ્સ અલ્લાહને તેના રસૂલ સાથે પહેલા લડ્યો હતો તેના આશરા માટે બનાવી છે, છતાં સોગંદપૂર્વક કસમથી જરૂર કહેશે કે અમારો મકસદ તો નેકી કરવા સિવાય બીજો કાંઈ ન હતો. ને અલ્લાહ સાક્ષી આપે છે કે બેશક તેઓ જૂઠા જ છે. એ રસૂલ, તે મસ્જિદમાં તું કદી પણ ઉભો રહેજે નહીં, યાની કે નમાઝ પડવા ઉભો રહેજે નહીં. અલબત્ત તે મસ્જિદ કે જેનો પાયો પહેલા દિવસથી જ પરહેજગારી તકવા પર નાખવામાં આવ્યો હોય તેમાં તું નમાઝ પડવા ઉભો રહે તો તે વધુ બરાબર છે, વધુ ઈચ્છવા યોગ્ય છે. કારણ કે તેમાં એવા લોકો છે કે જેઓ પવિત્ર થવાની ઈચ્છા રાખે છે, ને અલ્લાહ પણ પાક ને પવિત્ર રહેનારાઓને દોષ રાખે છે. શું તે શખ્સ કે જે પોતાના દીનનો પાયો, દીનની જડ અલ્લાહના ખૌફ તથા તેની ખુશનુદી પર મૂકે છે તે બહેતર છે, કે તે શખ્સ કે જે પોતાનો પાયો નદીના પડું પડું થઈ રહેલા કાંઠા પર મૂકે પછી તેને સાથે લઈને જહન્નમની આગમાં તૂટી પડે તે બહેતર છે? ને અલ્લાહ ઝાલિમ લોકોની રાહબરી કરતો નથી, રસ્તો દેખાડતો નથી. તે મસ્જિદ કે જે મુનાફિકોએ બનાવી હતી તેનો પાયો નાખવાનું કામ તેમના દિલોમાં હંમેશા ખટક્યા કરશે, જ્યાં સુધી કે તેમના દિલોના ટુકડે ટુકડા થઈ ન જાય. ને અલ્લાહ બધું જાણનાર ને હિકમત વાળો છે. બેશક અલ્લાહે મોમિનો પાસેથી તેમના જાન તથા માલ એ વાતના બદલામાં ખરીદી લીધા છે કે તેમને જન્નત મળે. જેઓ અલ્લાહની રાહમાં લડે છે જેથી તેઓ મારે છે, યાની કે કુફારોને મારે છે અને ખુદ પંડે પણ માર્યા જાય છે, આ જન્નતનો વાયદો પૂરો કરવો અલ્લાહે પોતાના ઉપર વાજિબ કરી લીધો છે. ને તે વાયદો તૌરેત તથા ઇન્જીલ તથા કુરાનમાં મોજૂદ છે. ને અલ્લાહ કરતા પોતાનો વાયદો સૌથી વધુ પૂરો કરનાર બીજો કોણ હશે? માટે આ સોદો આ વેપાર કે જે તમોએ તેની સાથે કર્યો છે તેનાથી ખુશ થઈ જાઓ ને એ જ સૌથી મોટી કામયાબી છે. તેઓ પસ્તાવો કરનારા, ઇબાદત કરનારા, ગુણગાન ગાનારા ને તારીફ કરનારા, રોઝા રાખનારા, રૂકુ કરનારા, સજદા કરનારા, નેકીનો હુકમ આપનારા ને બુરાઈની મનાઈ કરનારા ને અલ્લાહની હદો, ધર્મના કાનૂનો નિયમો ને જાળવી રાખનારા છે ને એવા ઈમાન લાવનારાઓને ખુશખબર સંભળાવી દે. નબી તથા તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા છે તેમના માટે આ બરાબર નથી કે તેઓ મુશ્રિકો માટે બક્ષિસની દુઆ માંગે એ પછી કે તેમના પર આ વાત જાહેર થઈ ગઈ હોય કે તેઓ જહન્નમી છે. પછી ભલે ને તેઓ નજદીકના સંબંધી કેમ ન હોય. ને ઇબ્રાહીમનું પોતાના બાપ માટે બક્ષિસ માંગવું સિર્ફ એક વાયદાના કારણે હતું કે જેણે તેની સાથે કર્યો હતો. પણ જ્યારે તેના પર આ વાત ઉઘડી ગઈ કે તે અલ્લાહનો દુશ્મન છે ત્યારે ઇબ્રાહીમ તેનાથી બેઝાર થઈ ગયા. બેશક ઇબ્રાહીમ ઘણા નરમ દિલ ને સહનશીલ હતા. ને અલ્લાહનું આ કામ નથી કે કોઈ કોમને હિદાયત કર્યા પછી, સાચે રસ્તે લાવ્યા પછી તેનાથી હિદાયતની પ્રેરણા ઇન્સ્પિરેશન ખૂંચવી લે, જ્યાં સુધી કે તેમના પર આ ખુલ્લું કરી ન નાખે કે તેમણે કઈ કઈ વસ્તુઓથી બચવું જોઈએ. બેશક અલ્લાહ દરેક વસ્તુથી સારી રીતે જાણકાર છે, વાકેફ છે. બેશક આસમાનો તથા જમીનની બાદશાહી અલ્લાહની છે, તે જીવાડે છે ને મારે છે, ને અલ્લાહ સિવાય ન કોઈ તમારો તરફદાર છે, હિમાયતી છે, ન કોઈ મદદગાર. إنه بهم رؤوف. ચોક્કસ જ અલ્લાહે નબી તથા તે હિજરત કરનારાઓ તથા અનસારની તોબા કબૂલ કરી લીધી કે જેમણે તંગીની હાલતમાં નબીનો સાથ આપ્યો હતો તે પછી કે તેઓમાંથીના એક ટોળાના મન લગભગ ડગમગવા લાગ્યા હતા પછી તે તેમના તરફ માયાળુપણે વળ્યો બેશક તે તેમના પર મોટી મહેરબાની કરનાર ને દયા કરનાર થયો ને તે ત્રણેયની પણ તોબા કબૂલ કરી લીધી કે જેઓ પાછળ મૂકી દેવામાં આવ્યા હતા અહીં સુધી કે જમીન વિશાળ હોવા છતાં ખૂબ જ મોટી હોવા છતાં તે તેમના માટે સાંકડી થઈ ગઈ અને તેમને તેમના જાન પણ ભારે થઈ પડેલા લાગતા હતા અને તેમણે જાણી લીધું કે અલ્લાહના ગઝબથી બચવા માટે બીજે ક્યાંય આશરો ને પના મળનાર નથી સિવાય તેની જ પાસે પછી અલ્લાહે તેમની પણ તોબા કબૂલ કરી લીધી કે જેથી તેઓ અલ્લાહ તરફ પાછા રજૂ થાય બેશક અલ્લાહ મોટો તોબા કબૂલ કરનાર ને દયા કરનાર છે ઈમાન લાવનારાઓ મુત્તકી બનો પરહેજગાર બનો અલ્લાહથી બીતા રહો ને સાચાઓનો સાથ આપો મદીનાવાસીઓ તથા તેમની આસપાસ જે બધું રહે છે તેમને આ લાઝિમ ન હતું કે તેઓ અલ્લાહના રસૂલનો સાથ છોડી પાછળ રહી જાય અને ન એ કે રસૂલના જાન કરતા પોતાના જાનને વધારે દરકાર કરે આ એ માટે કે તે રસૂલની સાથે રહીને જિહાદ કરનારાઓને એવી કઈ તરસ અથવા થાક અથવા ભૂખ અલ્લાહના રસ્તામાં નથી લાગતી તેમજ નાસ્તિકોને ગુસ્સો ચડે તેવી રીતનો તેઓ વર્તાવ નથી ચલાવતા અને વળી દુશ્મનો પાસેથી કોઈ વસ્તુ ખૂંચવી નથી લેતા કે જે તેમના માટે સારું કામ તરીકે લખવામાં આવતું ન હોય બેશક અલ્લાહ સદાચારીઓનો નેકોકારોનો બદલો નકામો જવાબ દેતો નથી અને એ જ મુજબ તેઓ અલ્લાહની રાહમાં ન જીવો નાનો એવો કે મોટો ખર્ચ નથી કરતા અને કોઈ મુસાફરી પૂરી નથી કરતા કે જે તેમના માટે સારા કામમાં લખી લેવામાં આવતું ન હોય કે અલ્લાહ તેમના કરેલા કામોનો ઉત્તમમાં ઉત્તમ બદલો તેમને આપે. ને મોમિનોને માટે આ કાંઈ અગત્યનું નથી કે તેઓ એકી વખતે બધા નીકળી પડે, માટે તેમના દરેક ટોળામાંથી દરેક ગિરોહમાંથી એક નાનકડો જથ્થો, નાનકડું ટોળું એ મકસદ માટે શા માટે નથી નીકળતું કે તે દીનનું ઇલમ હાસિલ કરે અને જ્યારે તે પાછા ફરે ત્યારે પોતાની કૌમને બિવડાવે, ડરાવે કે જેથી તેઓ પણ ખરાબ કામો કરતા સાવધ રહે, સાવચેત રહે. ઈમાન લાવનારાઓ, નાસ્તિકો માંથી કે જેઓ તમારી નસ્તિક છે તેમની સાથે લડો અને તેઓ તમારા તરફથી સખ્તાઈ અનુભવે, સખ્તાઈનો અહેસાસ કરે એ જરૂરી છે. ને આ જાણી લો કે અલ્લાહ પરહેજગાર મુત્તકીઓની સાથે છે. જે વખતે કોઈ પ્રકરણ, કોઈ સૂરો કે ચેપ્ટર ઉતારવામાં આવે છે ત્યારે તેઓમાંથી કોઈ કોઈ એવા પણ છે કે જે કહે છે કે તમારામાંથી એવો કોણ છે કે જેનું ઈમાન આ સૂરાએ, આ પ્રકરણે વધારી દીધું હોય. હવે જે લોકો ઈમાન લાવ્યા છે તેમનું ઈમાન તો તે સૂરાએ વધારી જ દીધું છે અને તેઓ ખુશ પણ થઈ રહ્યા છે. અને તે લોકો કે જેમના દિલોમાં રોગ છે, જેમના અંદર રોગ છે, તો તેમની નાપાકીમાં તે સૂરાએ વધારે નાપાકી ઉમેરી દીધી છે અને તેઓ નાસ્તિકપણાની હાલતમાં જ મરી જાય છે. શું તેઓ આ નથી દેખતા કે દર વર્ષે એક કે બે વખત તેમની પરીક્ષા ને કસોટી કરવામાં આવે છે, પણ ન તેઓ તોબા કરે છે અને ન નસીહત કે શિખામણ હાસિલ કરે છે. ને જે વખતે કોઈ પ્રકરણ કે સૂરો ઉતારવામાં આવે છે ત્યારે તેઓ માંથીના કેટલાકો કેટલાકોને ટીકી ટીકીને જોવે છે ને પોતાને માટે કહે છે કે શું તમને કોઈ દેખી તો નથી રહ્યું, પછી ત્યાંથી પાછા ફરી જાય છે અલ્લાહે પણ તેમના દિલોને ફેરવી નાખ્યા છે, કારણ કે તેઓ એવા લોકો છે કે જેઓ સમજ રાખતા નથી. આઈ લોકો, ચોક્કસ તમારી પાસે તમારા માંથી જ એક રસૂલ આવ્યો છે. તમારું દુઃખ તેને ભારે થઈ પડે છે, તેને તકલીફ પહોંચાડનારું થઈ પડે છે. તમારા કલ્યાણ અને ઉદ્ધાર અને તરક્કી માટે ઘણો જ આતુર ને ઉત્સુક રહે છે, ને મોમીનો માટે ઘણો નરમ દિલ ને દયાળુ છે. પછી જો તે લોકો મોઢું ફેરવી લે તો એ રસૂલ, તું કહે કે મારા માટે તો અલ્લાહ કાફી છે, અલ્લાહ બસ છે, તેના સિવાય કોઈ માબૂદ નથી, પૂજવાને લાયક નથી, મેં તેના ઉપર જ ભરોસો રાખ્યો છે, ને એ જ મહાન અર્શનો, મહાન સિંહાસનનો માલિક છે.